અમેરિકામાં એક જોસેફ નામનો એક માણસ હતો, તો પછી એટલો કંટાળી ગયો ને ટ્રેનમાં બેઠો હતો, ને પછી એ આવી રીતે ક્યાંક જીવનનો ફેંસલો કરી નાખો એવા હેતુથી બેઠો હતો. એમાં એને કોઈ બાજુમાં બેઠો છે ને પુસ્તક વાંચતો હોય છે, કેવી ઘટના બનતી હોય છે, વાંચતો હતો પુસ્તક, તો એ બાજુમાં આમ નજર કરીને વાંચતો હતો. એમાં એક વાક્ય આવ્યું કે ઈશ્વરે તમને આ દુનિયામાં મોકલ્યા છે તો તમને એકલા છોડી નથી દીધા, તમારી સાથે તો છે જ. આ વાક્ય એને લાગી ગયું અને માણસ જીવતો રહી ગયો. બોલો, અત્યારે કાંતિ ભટ્ટ લખે છે ને, આ લેખો નથી આપણે દિવ્ય ભાસ્કરમાં આવે, દિવ્ય ભાસ્કરમાં આવે છે, એ આત્મહત્યા કરવા માટે ઉપીડા હતા, હા ટ્રેનમાં બેઠી ગયા હતા, હું પૂરું જ કરી નાખું, મુંજાઈ ગયા છે. હવે એ વખતે ભારત પાકિસ્તાનનું યુદ્ધ, એટલે એના ઉપર વિવરણ કરવા માટે રેડિયો સ્ટેશન ઉપર ત્યારે જાય. જીવનની પરિસ્થિતિ એટલી બધી કે એ એનું જીવનનું યુદ્ધ જુદું જ હતું, એટલે પછી કે મારીને પૂરું કરો ને જાય, ફેંસલો પડી જાય. પણ યુદ્ધ વિશે એ રેડિયો ઉપર બોલવા આવતા, અને મરવા માટે ટ્રેનમાં બેઠા છે, એમાં એની પાછળ બે જણા બેઠા હતા ને એ વાતો કરતા હતા, ઓલો ભારત પાકિસ્તાનનું યુદ્ધ તો જામ્યું છે, પણ ઓલો જે કોંત્યો રેડિયો ઉપર મળો જે બોલે છો, અહો આપણને અહીંયા બેઠા બેઠા રૂવાડા બેઠા થઈ જાય છો. આવા મરદ માણસો જોઈ દુનિયામાં તો જ કોમ થાય, કાંતિ કે આપણે મરવું જ નથી, જીવવું છે. જો ઓલા આટલું બોલ્યા એમાં માણસ બેઠો થઈ ગયો ને, અને કોંચી હજી લખે છે. એટલે લિંકન ની પરિસ્થિતિ જોવો તો કઈક જુદી બારી સુધી ઠાકોરજી લઈ જવા માંગે. જયારે મહાત્મા ગાંધીજી તમે જુઓ, કેવું દુબળું શરીર, બેરિસ્ટર થયા ઇંગ્લેન્ડમાં, પાછા આવ્યા, વકીલાત મળે નહીં, ભણ્યા શું કામનું, એની કેટલી પરિસ્થિતિ છે, મોટે ઉપાડે ભણી આવ્યા હોય ને આ પછી કઈ મળે નહીં, અને એ તો બહુ શરમા વિચાર કર્યો, શિક્ષક થઈ જાઉં ને બધા 25 રૂપિયા નોકરી મળે, ખાવાનું તો થઈ જાય, પરણી ગયા હતા નાની ઉંમરે એટલે આ બધું સાચવવાની જવાબદારી, શું તો શિક્ષકની નોકરી મળે, કેટલા દુર્ભાગી કે બેરિસ્ટરનું એટલે વકીલાતનું કરવા જાય, માંડ માંડી એક કેસ મળ્યો, બોલવા દલીલ માટે ઊભા થયા, આઈ કન્સ્યુ, 3 વાર કરીને હેઠા બી ગયા, કઈ જવાન ખુલે નહીં, આર્ગ્યુમેન્ટ કેમ કરવી, ઉલટા ઠેકડી થઈ, કન્સીવ એટલે એક અર્થ એમ, પણ ગર્ભધારણ કરવું, એટલે કે વકીલ સાહેબ જે ગર્ભધારણ કરે છે, આવી ઠેકડી થઈ બોલો, એને કેટલા એલા થયા છે, એમ થઈ ગયું કે આપણે લડવું જ નથી ના કે કઈ ને કરવું નથી. એમાં પછી હવે અબ્દુલ્લા શેઠ માટે સાઉથ આફ્રિકા જવાનું થયું એ કેસમાં, એ તો એમાં તો બહુ હરકું ઉકળ્યું ન ઉકળ્યું, પણ ત્યાં એ ટ્રેનમાં જ ફેંકી દીધા, અને એમાંથી ગૌરવનો વિચાર આવ્યો કે આ માણસની જાત તરીકે આમ જીવવાનું, અને આપણા જ ભાઈઓને હિન્દીઓને તે શું કીડા મકોડા છે, બેઠા થઈ ગયા, વકીલાત હાલી નહીં, સત્યાગ્રહ કર્યો હાલ્યો, અને મહાત્મા ગાંધી થઈ ગયા, બોલો મહાત્મા ગાંધીજી થઈ ગયા, જો એને શિક્ષકની નોકરી મળી ગઈ હોય તો એમના જીવન પૂરું કરીને વયા ગયા હોય, કોઈ ઓળખતે નહીં ભોજોભાઈ. એટલે ઈશ્વર આપણને એમ ઘણી વાર એવું થઈ જાય કે આ મને નોકરી મળી ગઈ, પછી રિજેક્શન આવે ને તો રોવા માંડે, સામે માંડ માંડ મળી હતી, પણ ભગવાન બીજું આપશે, એને બહુ કંઈક ગોઠવી રાખ્યું છે, પણ વિશ્વાસ નથી ને. મને કાલે જ એક ભાઈ SMS કર્યો, બહુ સરસ, એક જણો એક નેરો બ્રિજ લાકડાનો જ હતો ને એના ઉપરથી આમ ચાલ્યો જતો હતો, એ બ્રિજ આખો આમ હાલક ડોલક થતો હતો, એટલો ગભરાતો હતો, મર્યો કે મર્યો. એટલે એને ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો, ત્યાં જ ભગવાન સાંભળે, તો સામે બ્રિજને છેડે જઈને ભગવાન ઉભેલા દેખાડે, એટલે એમણે પુકાર કર્યો, શાઉટિંગ કર્યો, એ ઠાકોરજી, એ પ્રભુ વાલા, આવો મને થમો, મારો હાથ પકડો, મને લઈ જાઓ. ભગવાન એમને જ ઉભા રહ્યા, આમ એને કીધું સામે દેખાય છે, પ્રાર્થના કરું છું, રડું છું, પુકારું છું, તો આવતા નથી. એટલે એને ગુસ્સો ચડ્યો કે આજ તો જીભાજોડી કરી, ગમે તેમ કરીને પણ એ સામે છેડે પહોંચ્યો. પહોંચ્યો ત્યારે ખબર પડી કે બ્રિજ તો તૂટી ગયો હતો, પણ ઠાકોરજી ઉભા ઉભા બ્રોકન બ્રિજને પકડીને હોલ્ડિંગ કરીને ઉભા હતા. હા, ઠાકોરજી બ્રિજ પકડી રાખ્યો હતો. હવે કેવી રીતે તું બોલાવે ત્યાં આવે? તને આ પાર લાવવા માટે તો આખો બ્રિજ પોતે હાથ ઉપર પકડીને ઉભા હતા. બ્રિજ તો ક્યારનો તૂટી ગયો હતો? એમ આપણને જીવનમાં કંઈક આપવાના રસ્તા ઠાકોરજીના જુદા જુદા જ હોય છે, આપણે ગણીએ તેમ હોતા નથી. આપણી આપણી આપણી કેટલી બુદ્ધિ વાળંદની વાટકી જેટલી. એટલે વિપરીત પરિસ્થિતિઓ આવવાની છે, 101% છે. શિયાળો હોય, ઉનાળો હોય, આ આવવાનું જ છે. આ તમે બધા ધંધાવાળા છો, શેર બજારમાં હોઈ ગયા હોય, ઘણું બધું હોય આમાં બધું. આમાં ગોથા ખાઈ ગઈ એટલે તે કેટલા આમ એટેન્શનથી સાંભળે છે. હવને એમ થાય છે કે અમારું આવે છે. કોઈ પ્રેમમાં ગોથા ખાઈ ગયા હોય, કોઈ આમ ગોથા ખાઈ ગયા હોય, કોઈ આમ ગોથા ખાઈ ગયા, ઘણું બધું હોય. માંડ માંડ ગોઠવા તો ના આવે, ગમે તમે નથી ફગાઈ કરવી. આવું છે ઓલે, અરે 29 હું બેઠું, માંડ માંડ ના પડી ના આવી. ઘણા એવું હોય, ઘણા કેમ છે જોયા જોયા, કેમ છે 50% પાકું. એટલે આમાં ટકાવારી કેમ? આપણા તરફથી આ છે. એની હા આવે એટલે આપણે પૂરું. એટલે 50% કહેવાય કે નહીં? તો વાત સાચી, એમાંય ટકાવારી મૂકે બોલો. એટલે મહાત્મા ગાંધીજી જો કેવી મોટી, એના માટે ભગવાને એક મોટી જવાબદારી તૈયાર રાખી. આપણે નાનું નાનું પકડવા બેસતા હોય. ચર્ચિલ પણ રાજકારણમાં ફેંકાઈ ગયેલો, બદનામ થયેલો, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે કોઈ વડાપ્રધાન થવા તૈયાર નહીં, કારણ કે આમાં આબરૂ જ આવવાનો જ હતો. આમાં કેવી રીતે ચારે બાજુથી બ્રિટનને યુરોપને બચાવવું એ સામાન્ય કામ હતું જ નહીં. એટલે ઓળિયો ગોળિયો પછી હાવ નાખી દીધા જેવો ચર્ચિલ હતો ને, એને કેમ બેસાડી દો, જે જોયું એમાં આની આબરૂ તો આમે ગઈ છે ને આમે ગઈ છે, આ કે મારી આમે નથી ને આમે નથી. ચર્ચિલને બેસાડ્યા, મેદાન મારી ગયો બોલો, એને તારી દીધું. ક્યાં કેવો ભગવાને યુક્તિ એની ગોઠવી રાખી હોય છે. કહેવાની વાત એ છે, કોઈક ને કોઈક વિશિષ્ટ હેતુ માટે માણસનો જન્મ હોય છે. પુસ્તક તમે ઉપાડો એમાં કોઈ ને કોઈ પાનું એમાં એનું વિશિષ્ટ યોગદાન તો છે જ. સાવ બ્લેન્ક હોય તો નંબર તો આપે છે ને, બંધ ઘડિયાળ પણ બે વખત તો ટાઈમ સાચો બતાવે જ છે ને. કેમ રાઈટ ટાઈમ બે વખત તો બતાવે જ. કોઈક ને કોઈક હેતુ તો હોય જ, ગમે એ હેતુ ને આપણને ભલે ખબર ના હોય. એક એન્જિનિયર હતો અને એને ફોરેનની વાત છે, એને એક યુવતી સાથે લગ્નનું નક્કી થવાનું છે. અચાનક એ પેલી યુવતીએ ના પાડતી હતી, આઈ ડોન્ટ લાઈક, મને પસંદ નથી, જાઓ. હવે આ કેવો નિરાશ થાય, બે ત્રણ વાર આવી રીતે ગોથા ખાઈ ગયો એ પછી મજબૂત થઈ જાય. પહેલી વાર જયારે ના પડે ને, ઓહો એને એમ લાગે હવે કઈ જ નથી. એટલે આને થઈ ગયું બસ હવે મારે મરી જવું છે. એટલે પણ એ મરવાનું નક્કી થઈ ગયું બધું, પણ એના દોસ્તારને એને વાત છે જે બહુ નજીક હોય એટલે વાત કરી કે હું આવી રીતે છે, એને જાણતો હતો કે આવું થયું છે. એટલે હવે હું છેલ્લી વાર તને મળી લઉં છું, મારી રીતે હું હવે સમાપ્ત કરું છું, બીજું કાંઈ હોય તો મારી મદદનું બોલ. પેલો કે તારે મરી જવું હોય તો હું ના નથી પાડતો. બહુ વાત કિંમતી કરી કે તું એન્જિનિયર થયો એ આ છોકરી માટે થયો હતો? તો કે નહીં, એ તો અલગ જ વસ્તુ છે. તો ભલા માણસ એન્જિનિયર જેના માટે થયો એ એન્જિનિયરિંગનો તો હેતુ સફળ કર, એમાં નિષ્ફળ તું જા પછી તું આત્મહત્યા કરજે ને. તો કેટલા વર્ષ સુધી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો, એનો જે હેતુ છે એવું ક્રિએશન કંઈક કરી બતાવ ને, પછી મરી જા ને, ન નિષ્ફળ જા તો મરી જાજે, મરવું જ છે તો ભણ્યો છે, એનો જે હેતુ છે એને યુવતીને સંબંધ નથી? તો કે ના નથી. તો આ હેતુ પાર પાડીને પછી નિષ્ફળ જા તો મરી જજે. એ લોકો સારું તું ફ્રેન્ડ તરીકે તારું એટલું માનું છું. વાતે સાચી, આટલા વર્ષ સુધી એન્જિનિયરિંગનું ભણ્યો એનો હેતુ તો જુદો જ છે, મેરેજને એને કંઈ લેવા દેવા નથી. એટલે કામ ખોળવા માંડ્યો અને ભાઈ સુએજની નહેરનું એને કામ મળ્યું. અને એ માણસે સુએજની નહેરનો મુખ્ય એન્જિનિયર એ, અને વિશ્વમાં વાહવા થઈ ગઈ. આટલી વાહવા થાય પછી કેટલા માગા આવે ના, કેટલાને પાડવી પડે. એના દોસ્તારે કીધું બોલ લે હવે આ તે તારો જે હેતુ હતો એ તે સફળ કર્યો, એની પાછળ બીજું કેટલું આવ્યું. વાત સાચી હોત તે દિવસે તે મને જો સલાહ ન આપી હોત. વિચિત્રતા એ બની જે ના પાડી હતી એ જ યુવતી પણ આવી. એ કે તેથી મારી ભૂલ થઈ ગઈ. આને જવાબ આપ્યો તમારી ભૂલ થઈ ગઈ, બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. કેમ? ઘણી ચોઈસ મળી. એટલે મને ગમતમાં કોઈ એક ભાઈએ કીધેલું મને કે એક મોબાઈલ અને એક આ લગ્નનું બે બાબતમાં એવું છે ને, લીધા પછી ખરખરો જ થાય. થોડું મોડું કર્યું હોત ને તો સારું મોડલ મળત. આવું આવું આવું મને કોઈ કહેતું તું એમ, સાચું ખોટું તમે જાણો, પણ કહેવાય છે જો થોડુંક વેઇટ કર્યું હોત ને તો સસ્તું ને સારું. લીધા પછી બધા પસ્તાતા હોય છે, થોડીક વેઇટ કરવાની જરૂર હતી થોડીક. બોલો હવે તમારા ટેન્શન કેટલું રિલીઝ થાય છે. તો હેતુ આપણો કઈક છે જીવનનો, મારો તમારો સૌ કોઈનો, આપણને ખબર નથી એ અલગ વસ્તુ છે. નથી ખબર એટલે માણસ વચ્ચેથી જીવન કા સમાપ્ત કરે છે અને કા બેસી જાય છે. પરિસ્થિતિ એમ સફળ નથી થતી હેતુને વિચારે. અને હું તો ભાઈ એ કહું, આપણે તો અધ્યાત્મ માર્ગી છીએ ને, આ લૌકિક વાત તો તમને કરી જ, પણ જીવનનો એ મોટો હેતુ જ છે અને એ સમજણનો છે વિષય. પણ જો મને ઘણીવાર વિચાર આવે કે આ આત્મહત્યા જે કરી નાખે ને એ મરી જ જવું છે ને, તો મરી જ જવું છે તો પછી આમ પલાઠી વાળીને ભગવાન ભજવા બેસી જતા હોય તો મરી જવું એને પછી ભૂખ શું, તરસ શું, માન શું, અપમાન શું, આ શું તે શું, મરી જ જવું છે તો અલગ ગિરનારી કરીને બેસી જાય તો ઠાકોરજી આવી જાય કે નહીં, કોઈ વિચાર જ નહીં આવતો ને. અને આવા ઘણા કિસ્સા છે કે જેને આવા વિચાર આવ્યો અને અંતિમ અને ઉત્કૃષ્ટ અને સાચામાં સાચું જીવનનું હેતુ તો ભગવત પ્રાપ્તિ છે, પોતાનો આત્મશ્રેય કરી લેવું. એ બીજા બધા તો જે છે દુનિયાદારીમાં તો બધું તમારે ડેવલપમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ ને સક્સેસ થવા આ બધું હાલ્યા જ રાખે છે, એટલે થોડી થોડી વાતો આ છે એ તો બધા ઠીક છે. પણ મૂળ હેતુ તો આ છે, આપણે સમાજમાં બધે એમ કહેવાય ને સ્વાર્થી ન થવું, બહુ સાચી વાત છે. પણ આ બાબતમાં સ્વાર્થી થવું, હું ઘરનું કરું, ઉપરનું કરું, છોકરાનું કરું, છૈયાનું કરું, બૈરાનું કરું, એના સંબંધીઓનું કરું, શાળાનું કરું, સાઢુનું કરું, બધાનું કરું, એટલે મારું શું, મારા આત્માનું હું મર્યા પછી શું કરીશ, શું થશે, મારો આત્મશ્રેય શું, મારું કલ્યાણનું શું, મર્યા પછી જ માળો વિખાઈ જવાનું છે, એક આમ જાય છે એક આમ જાય છે, પછી શું. એટલે પોતાનો એ જે નિજી સ્વાર્થ છે કે મારો આત્મશ્રેય કરી. બહુ નાનકડી વાત, વાત બહુ મોટી છે, પણ બહુ ઇન શોર્ટ કહીશ. રાજસ્થાનની અંદર ઈશ્વરદાન ગઢવી થયા, એના જીવનની થોડી ઇન શોર્ટ માહિતી તમને આપી. બહુ મજાની વાત છે. પણ એના પત્નીનું અવસાન થયું, હેતાળ બહુ, એટલે એને એટલું બધું લાગી આવ્યું, દુઃખી થઈ ગયો. અને બસ એ જ વિચારો આવ્યા કરે કે હવે જીવવામાં કોઈ સાર નથી, કારણ કે એને બહુ જ સારું પાત્ર હતું એ ચાલ્યું. ખાય ને પીએ ને રડ્યા કરે ને પછી નક્કી થાય કે મારે મરી જવું છે ને, જીવન એ સિવાય બીજું કાંઈ છે નહીં. એના કાકા એને બહુ સમજાવે, એ બેટા આવું ના હોય તો કે ના, બસ મારા માટે એક જ હતા અને હવે જે હતું એ બધું પૂરું થઈ ગયું, મને કોઈ રસ નથી. રસ નથી ઉડી જાય એ વાત સાચી છે તને, પણ એમ મરી જવાનો અર્થ નથી ને, તું મરી જાય ના. ચલો તારું મન હળવું થાય તો મારી સાથે દ્વારિકાની જાત્રા કરી આવશું, દ્વારિકાની જાત્રાની હા પાડી કે ચાલો. અને એમ થયું કે ચાલો દ્વારિકા જવું ત્યારે તો બહુ જ લાગે, યાત્રા કરીને પછી પૂરું કરશું. એમાં શું યાત્રા નીકળ્યા ને એમાં જામનગર આવ્યા, અને જામનગર વિભાજામ છોટી કાશી મહારાજા, એ ત્યારે જે હશે તે મહારાજા જામ સાહેબ એની કચેરીમાં તો બધો આ દાયડો ચાલતો હોય. ને કાકાએ પેલાને ઈશ્વરદાનને કીધું, ઈશ્વર હા મહારાજા બહુ સાહિત્ય પ્રેમી છે અને તને કવિતા બહુ આવડે છે, કવિતા સહજ છે, હા તો થોડી કવિતાઓ મનમાં ગોઠવી લે બિરદાવલીઓ જામ સાહેબ, હા તો શું છે? આમનો ઈરાદો શું, થોડું હળવું થાય ને પેલું થાય ને રાજ રજવાડામાં કદાચ પસંદ પડી જાય તો આ છે, તો આનું દુઃખ ઓછું થઈ જાય. બીજું એ કે થોડી કાંઈક દાન ભેટ મળે તો દ્વારકાધીશનું દર્શન થાય તો ત્યાં ભેટ કરવામાં કામ આવે, આપણી પાસે બહુ કંઈ છે ને જે વપરાતું જાય છે. એને એમ કહ્યું કે થોડું જો કઈ મળી જાય તો આપણે દ્વારકાધીશની સેવામાં અને કામ આવે. એ વાત સાચી છે, ચાલો. આને તો જીવાગ્રે સરસ્વતી એવી શક્તિ આ ધધકતી, વાત વાતમાં એમણે ઈશ્વરદાનજી રાજકવિ જામ સાહેબના છંદ બિરદાવલી બનાવી નાખી, સહજ અને શીઘ્ર કવિતા ફૂટે. આવ્યા જામનગર સાહેબની કચેરીમાં, જામ સાહેબ પગ મૂક્યો તો ખબર કરવામાં આવે કે યુવાન ફૂટડો કોઈ કવિ આવે છે, એટલે કવિઓને બહુ રાજાઓ સન્માન આપતા, એટલે જામ સાહેબે તરત એને આદર સત્કાર આપ્યો. અને જે યુવાન આવે ને પગલા નજીક આવ્યો ત્યાં તો બિરદાવલીઓ તાણી ફૂટે એમ ફૂટ્યો, આખી કચેરી દંગ થઈ ગઈ. એકનો એક છંદ, હું બોલું તમે બોલો અને ચારણનો દીકરો બોલે, એ ભેદ પડે ને, આખી એની વાત જુદી છે, એનો રણકો જુદો છે. જામ સાહેબ સહિત આખી કચેરી સાંભળતી રહી, ખુશ થઈ ગયા, આખી ડોલી ગઈ કચેરી, અવાક સ્તબ્ધ થઈ ગઈ. જ્યારે પૂરું કર્યું ત્યારે જામ સાહેબનો શિરસ્તો હતો કે આવું કંઈ ભેટ સોગાદ આપવાનું કોઈ પણ ન થાય, ત્યારે એમના ગુરુ પીતાંબર ભટ્ટ બ્રાહ્મણ એની સામે જોવે, એ જેટલું કહે એટલું જામ સાહેબ આપે, પોતે પોતાની રીતે નક્કી ના કરે. આ એક બહુ મોટી વાત છે, એમના ગુરુની સામે જોવે અને ગુરુ ઈશારો કરે આટલું આપો એટલું જ આપવાનું. છાતી ફાટ ફાટ થાય જામ સાહેબની, સોને મઢી દઉં રાજમાં રાખી લઉં એટલી તમન્નાઓ. અને એને થઈ ગયું, આખી કચેરીની રેખાઓ ઉત્સુક હતી. પીતાંબર ભટ્ટનું મોઢું શ્યામ થઈ ગયું, એટલે ઘણા લોકોને થયું હોય કે હા વિદ્વાનો વિદ્વાન ઈર્ષા જ હોય, આજે આ માણસ આવ્યો એટલે આમનું મોઢું પડી ગયું, લે અને હરખું નહીં આપે. વાત એ સાચી, પીતાંબર ભટ્ટ બે ત્રણ વાર મહારાજ ઈશારો કર્યો ત્યારે સામે જોયું, બોલો ગુરુ મહારાજ શું આપશું? મહારાજ હું કહું એવું તમે આપો જ છો પણ છતાં આપશો? પૂછવાનું હોય મારે, જગવિખ્યાત વાત છે કે તમે બોલો એ આપી દો, રાજ કહેતા હો તો રાજ આપી દો, એમ આપશો તો હા એના માથામાં સાત જોડા મારો. આ બીજો ફટકો ઈશ્વરદાન, આટલી કચેરી આફરીન છે ને એમાં સન્માનની જગ્યાએ હવે કયો ચારણ બચ્ચો સહન કરે? આપણે કોઈ સહન ન કરે ને, આપણે હવે એને ત્યાં સામે ઉભા રહીને મુજરો કર્યો ને એમ પછી ઈનામમાં હાથ જોડા માથા મારો એટલે શું કહી? ચાપ ચાપ ચાપ ચાપ 3.5 કરોડ રૂવાડ ઈશ્વરદાનના ખડા થઈ ગયા. એક તો ચારણ પૂંછડી અડી જાય ને સાપ વળ લઈ જાય એમ ઈશ્વરદાનજી વળ લઈ ગયા, અને એક તો મરણીયો માણસ હતો પણ એના કાકાએ જાલી લીધો, તું કશું કરતો નહીં. પેલા તો ચારણો હથિયાર રાખતા, જો હામે ન વપરાય તો પેટમાં ખોચી મારી નાખે, આને તો મરવું તો હતું જ. કાકાએ સંભાળી લીધું, બેસી જા કંઈ બોલતું, પણ આને નક્કી થઈ ગયું, ચલો ઉઠીને વૈયા ગયા. હવે પીતાંબર ભટ્ટ હોય નહીં જામનગરમાં, આવે નક્કી કરી નાખ્યું ઈશ્વરદાને. અને વાત એ સાચી, આને આનો ફેસલો પહેલાં પાડવો હવે, આ મારું અપમાન નથી સરસ્વતીનું અપમાન છે. વાત એની સાચી, આ સરસ્વતીનું અપમાન છે, હવે એને હું જીવતો ન રહેવા દઉં. કાકાને ખબર ના પડવા દીધી, પણ પીતાંબર ભટ્ટનું ઘર ખોલી લીધું. આખા નગરમાં વાત વ્યાપી ગઈ કે પીતાંબર ભટ્ટે ખોટું કર્યું છે. જામ સાહેબ ઉચ્ચારી શકતા નથી પણ એને થઈ ગયું ગુરુએ ખોટું કર્યું છે, પણ કહેવાય નહીં. એને પિત્તાંબર ભટ્ટનું ઘર ખોલી લીધું અને આજુબાજુ જાડી જાખરામાં છુપાઈ એનું ઘરનો દરવાજો ખુલ્લો હતો, એમના ફળિયામાં તુલસીનો ડૂવો હતો, એમાં છુપાઈ ગઈ. ખુલ્લી તલવાર કાળની જીભ જેવી, જેવા આવે કચેરીમાંથી ધાડ દઈને ઉડાડી નાખું. બેઠા, બારણું બંધ, જેવા પિત્તાંબર ભટ્ટ આવ્યા એટલે બૂમ પાડી, બારણું ખખડાયું એટલે અંદરથી પત્ની કીધું, બારણું ખુલશે નહીં. અરે દેવી કેમ નહીં? તો આજ તમે એક સરસ્વતીનું અપમાન કર્યું છે, મને વાવડ મળ્યા છે, યુવાન કવિનું ભર કચેરીમાં આટલું અપમાન, એ તમે માફી ન માગો ત્યાં સુધી હું દરવાજો ન ખોલ, હું અર્ધાંગના છું તમારી, આ બહુ ખોટું કર્યું છે તમે. પિત્તાંબર એટલે ઈશ્વરદાન બેઠા બેઠા સાંભળે, ત્યાં શું હવે મામલો શું થાય છે? પિત્તાંબર ભટ્ટ બોલ્યા કે દેવી, ખુદ મહારાજા ન સમજે, આખું નગર ન સમજે કે મેં શું કામ એના માથામાં જોડા મારવાનું કહ્યું, પણ તમે તો મારા અર્ધાંગની છો, તમે મારો રહસ્ય જાણતા હો, મેં શા માટે એના માથામાં 7 જોડા મારવાનું કહ્યું એ મને પેલા પૂછો, પછી તમે મને રોષ ઠાલવો, એટલે આને એમ થઈ ગયું પેલા જાણી લેવું પછી જ કંઈક કરવું, તેનું કારણ શું છે એમ. એટલે શું રહસ્ય? અરે બહુ મોટું રહસ્ય છે, જો તમને સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય, અને એ માણસને સમજાઈ જાય તો વાત પૂરી થઈ જાય. એમ ઈશ્વરદાન વિચારે કે મારા વિશે જ છે. ધીમે થી બારણું ખોલ્યું, ઝૂલા ઉપર આવીને બેઠા, પાણીનો ગ્લાસ આપ્યો, પાણી પીધું અને એમના પત્ની કહ્યું, બોલો શું રહસ્ય છે? તો કે દેવી, મેં મારી જિંદગીમાં આવો કવિ જોયો નથી, અને હું જામ સાહેબને કહું તો જામ સાહેબ 25 ગામ આપી દી, મને કઈ નહોતી હયા છાતી ફૂલતી એવું નહોતું, તો મેં એનું લલાટન આ વાણીને એની તેજ પ્રતિભા જોઈ મને એમ થયું કે ઓહો હો હો, આ માણસ, આ એક સામાન્ય માણસના ગુણગાન ગાય છે, એના કરતા જો દ્વારિકાધીશના ગુણગાન ગાય તો એનો બેડો પાર થઈ જાય. એટલા માટે એ રાજ રજવાડાઓમાં પોતાની વાણી વેડફી ન રાખે, ને જો સુષુપ્ત જીવ જાગી જાય તો દ્વારકાધીશને ચરણે પહોંચી જાય એવો એ જીવ છે, એ જાગી જાય એટલા માટે માથામાં મેં જોડા મારવાનું કહ્યું છે. અને પેલા ઈશ્વરદાન ઢોવામાંથી બહાર નીકળ્યા, તલવારનો ઘા કર્યો અને પિત્તાંબર ભટ્ટના પગ પકડીને ચોધારા સુધી રડી પીડ્યા, પ્રભુ જો આ ચોખવટ ન થઈ હોત તો આજે બ્રહ્મહત્યા લાગી જાત. હા હા હા હા ઈશ્વરદાન, તો તમારું શું કેવું છે? તમે મારા આજથી ગુરુ, હું તમારો શિષ્ય. તેજ કણો તો હતો જ, રોકાઈ ગયા, તો તમારા માટે આ ઘર ખુલ્લું છે. અને પછી એને ભાગવત ભણાવવા માંડ્યા, અને એ ભાગવત સાંભળે છે. ઈશ્વરદાનજી ભાગવત સાંભળતા સાંભળતા રસ પીએ છે. ક્યાંય પેલું દુઃખ તો ક્યાંય ઉડી ગયું. એમના કાકાને કહ્યું, તમે વતન જાઓ હવે તો અઠે દ્વારકા છે. એને કાકા, મારે આટલું જ જોઈતું હતું. એને કાકા પાછા ફરી ગયા, ઈશ્વરદાનજી ત્યાં રોકાઈ ગયા, પિત્તાંબર ભટ્ટને ત્યાં જ રહે છે. રાજકવિમાં તો જવાની વાત નથી, જામનગર મહારાજને ખબર પડી કે ઓલું રતન તો અહીંયા જ છે, પિત્તાંબર ભટ્ટ ગુરુ માને, એટલે એ કે એ રાજમાં નહીં આવે, એ ઈંડું સેવાય છે મહારાજ, એ આજે ઈંડું પાખમાં સેવાય છે. આખું ભાગવત કથા સંભળાવી રસ પાન કર્યા, કૃષ્ણનું ભજન કરે છે, અને એમાં શક્તિ તો હતી જ. પછી એણે દોહામાં કૃષ્ણ ભગવાનની બધા જે મહાત્મય છે એ રસ, એની લીલાઓ, એનો હરિરસ નામે ગ્રંથ લખ્યો. હવે આખો ગ્રંથ પૂરો થઈ ગયો, એ ગ્રંથ પૂરો થયા પછી અર્પણ કરવાનો હોય, એને વિચાર થયો કે આ ગ્રંથ હવે મારે દ્વારિકાધીશને જ અર્પણ કરવો છે. માથા ઉપર ઉપાડી હવે દ્વારિકા ઉપડ્યા કે દ્વારિકાધીશને આ ગ્રંથ અર્પણ કરું. પણ ભાઈ ભક્તિથી એટલા ભરાઈ ગયા અને પિત્તાંબર ભટ્ટના વેણ સાચા પડ્યા, એ દ્વારિકાધીશનું એક પગથિયું ઉપર ચડે અને દ્વારિકાધીશ મંદિરમાંથી એક પગથિયું નીચે ઉતરે, બે સામ સામે મધ્ય ગર્ભરૂમમાં આવ્યા અને ઈશ્વરદાનના હાથમાંથી ગ્રંથ ભગવાન કૃષ્ણએ માથા ઉપર મૂક્યો, ઈશ્વરદાને બાથમાં ગાલીને ભેટી પડ્યા. ઈશ્વરને સાક્ષાત કૃષ્ણનું દર્શન થયું, નયનમાં કૃષ્ણ ભરાયો અને લોકમાં કહેવત વેતી થઈ ગઈ, ઈશરાસો પરમેશ્વર. આવી એની ભક્તિ જામ, હેતુ સફળ થઈ ગયો, એટલે મરી તો એ જવાના હતા. એક મહિલાને રાજસ્થાનમાં એના પતિએ છે ને, હેતભાવ બધા બધા હતા, પણ અચાનક કોને શું થયું, આ તો નાજુક ને નખ જેવું કે અમને લાગી આવ્યું, કઈક લાયો હશે એને થોડી મારપીટ કરી લીધી, મારપીટ કરીને પેલી બાઈથી સહન ન થયું, બહુ રડી. એને થયું આનો અર્થ શું, આવી રીતે માર ખાવા. પોતાના ઉઠીને રડી, બહુ રડી. અચાનક દિવાલ ઉપર રાધા એનું ચિત્ર જોયું, કૃષ્ણના સ્મરણમાં લીન છે ને એવી રાધા. આને થઈ ગયું ઓહો, આવા ધણીના માર ખાઈને જિંદગી બરબાદ કરવી, એના કરતા કૃષ્ણને ના વરવું. બધું છોડીને વૃંદાવન ગઈ અને રાજસ્થાનની બીજી મીરા થઈ. ધ્રુવને લ્યો, એને એના માતાએ એના પિતાએ ખોળામાં ન બેસવા દીધા, અપમાન થયું, તપશ્ચર્યામાં ગયા. ધ્રુવ ક્યાં પહોંચ્યા, જેને જેને લાગ્યા લાગ્યા બધો બાણ લાગી જાય, ગૌરવના બાણ છે આ, બેઠા થઈ જાય, કામ થઈ ગયા. જીવનનું પરમ લક્ષ્ય છે ભગવત પ્રાપ્તિ કરવા. વેડફવા માટે જીવન નથી, વ્યથિત થઈને દુઃખી થવાનું જીવન થાય, બધે તકલીફો હોય, નિરાશા આવે, બધું જ આવે. પણ કઈ દુનિયાદારીના હું તો કામ કામ ન સૂજે તો હરિભજન કરી લેવા જેવું ખરું કે નહીં, અને એ કરીએ તો પછી ઓલો ઠાકોર જે તો આપવાનો જ છે અમે. પણ આવું મહામૂલું જીવન એને બરબાદ ના કરાય. એટલે યુવાનો હોય ઇમોશનલી તો ભાંગી પડવાની પણ જરૂર નથી, પણ આપણો હેતુ કંઈક ભગવાને ગોતી રાખ્યો હશે એમ માનીને આત્મવિશ્વાસ, ભગવાનનો વિશ્વાસ અને એની સાથે સતત પુરુષાર્થ. યુવાનનો અર્થ જ છે કે સતત પ્રયત્નશીલ. આળસુ ને પ્રમાદી એ યુવાન નથી, આ બીજું સૂત્ર છે. ભગવત શ્રદ્ધા, ભગવત ભક્તિ એ યુવાનને માટે, દરેકને માટે એ ઉપયોગી છે. પણ સાથે યુવાન એટલે ગેંગા જેવો થઈને બેઠો હોય, જયારે ત્રણ વાર બોલાવે તો હે કરે, એને યુવાન કહેવાય. યુવાન તો નાગના કણા જેવો હોય, શરીરમાં ભલે લોહી ઓછું હોય પણ એ તો તીવ્રતા તેજ તણખો હોવો જોઈએ. ઘણા આપણે આમ જોઈએ તો લગભગ એને કહેવાનું મન ન થાય કે યુવાન છે, હેલા જતા એમ લાગે લુગડા વાહે રહી જશે ને એ હા. પણ આ અમેન લાલજીભાઈ છે ને એક વાર ક્યાંય ક્યાંક ગયા હતા ને અમે આવતા હતા એમ છે, પછી આ દરવાજા દરવાજો બંધ હતો, ત્યારે એક છોકરો કોઈ બહારથી આવ્યો છે ને એટલે એ બારીમાંથી નીકળીને પછી ઊભો હતો, દરવાજો ખોલવાનો હતો, પણ એણે બહાર સાયકલ ઊભી રાખી, પૂછી પૂછી નામ કહ્યું, પછી આમ લાગ્યું અને દરવાજા મંદર ગયો. લાલજીભાઈ કે આ તો ટાઢો ઠીકડા જેવો છે, આટલો બધો ટાઢો, કેવી ચપળતા હોવી જોઈએ. આ ગાડી ઉભી છે, સંતો ઉભા છે, અરે સંતો નો કે કોઈ પણ હોય ફટાફટ આમ કામ થવું જોઈએ ને, પણ ઓલો એટલો થીગડા જેવો ટાઢો, આપણને લાગે બરફનો ગાંગડો જોઈ લે. એ હજી મન છોકરો દેખાય ને મેં કીધા એ જ છે આટલો બધો. એટલે શ્રમ થી ભરેલો હોવો જોઈએ, બસ યુવાન શ્રમ થી થાકવો ના જોઈએ, પરિસ્થિતિ તો આવે જ એ હોય. મહાભારત ના શું પરિણામ આવશે કોને ખબર હતી, અર્જુન ને ખબર હતી. અત્યારે મેચ રમાય છે, શું હોય ને પરિણામની શું ખબર પડે છેલ્લા દડા સુધી. એવું જ જીવનનો છે, છેલ્લા બોલ ના પડે ત્યાં સુધી કાંઈ ખબર ના પડે જિંદગીની, છેલ્લા બોલ સુધી એનો સસ્પેન્સ જ હોય. પુરુષાર્થ સતત. એક કંદોઈને ત્યાં દહીંની કોઠી ભરેલી, એમાં મારા રાતે આવીને બે દેડકા પડી ગયા. કેટલું જાજુ દહીં એમાં દેડકો, એક દેડકો હતો, એ બે ભાઈબંધ હતા, એટલે એક તો બધો રડવા જ માંડ્યો, મરી ગયા ગયા આવી ચડ્યા, આ ચીકણું ચીકણું લાગ જેવું, હવે આમાં બહાર નીકળાય ને તળિયે ભયો ગયો, મરી ગયો તરત બે મિનિટમાં, એનું કામ પૂરું થઈ ગયું. બીજો હતો ને એક મરી થોડું જોવાય, બધે પુરુષાર્થ સતત કરવો જ જોઈએ ને. શ્રમ શ્રમ એ જ પારસ મળી, હિમાળો કઈક યુનિવર્સિટીમાં સાંભળી ગયો છે, છલાંગ ઉપર છલાંગ, એને ખબર છે કોઠી ઊંચી, પણ ગમે એટલું થાય અને એવી દોડા દોડી વફાળ વફાળ, ઘડી વાર બેસે નહીં, ચારે બાજુ ઘૂમડ મારે, અહીંથી નીકળજો અહીંથી નીકળજો, એમ તો આખી રાત કૂદકા મારી રાખે એમને. તે ઓલું દહીં હતું ને તે માખણ થઈ ગયું, માખણનો પીંડો હતો પીંડા ઉપર બેઠો, એટલે બોલો માખણ ને ગમે એમ કરો ડૂબે, ઓલો ડૂબીને તળીએ વહી ગયા, માખણ ના પીંડા ઉપર નિરાય બેઠો આમ. દેડકો કે હશ બચી તો ગયા. હવે સવારે ઓલો કંદો આવ્યો ને એને ઓલા મને જોવાય કે દેડકો અહીં ક્યાંથી લઈને પકડીને બહાર નાખ્યો, એટલે કે આટલું જ જોઈતું હતું, હજી આટા મારતો છે લહેર થી. શ્રમ કર્યો તો ને, અને પેલા એ શ્રમ છોડી દીધો તો જીવન થી ગયો. યુવાન એટલે સતત શ્રમશીલ, શ્રમ પરસેવાથી નાય એ યુવાન. કામ જોઈએ એના હાથ છે ને, કામ ન મળે તો ખંજવાળું પડવું જોઈએ. આ તો કામ ચીંધો તો ખંજવાળું રેવા દે ને. તમે કરનાગન હું અહીં બેઠો છું, તારો શું બેસવા માટે જન્મ થયો છે? કામ જોઈએ એને શ્રમ. અને આજે શ્રમ બે પ્રકારના છે, એક શારીરિક શ્રમ, બીજો માનસિક શ્રમ. આજે માનસિક શ્રમ વધતો જાય છે, ટેબલ વર્ક છે, કોમ્પ્યુટર ઉપર છે, પેલું છે, ઓફિસ વર્ક, આ તે બધું. પણ શારીરિક શ્રમ સાવ જો ઘટતો જાય છે. શારીરિક શ્રમની બહુ મોટી જરૂરિયાત છે, હેલ્ધી માઇન્ડ માટે પણ અને હેલ્ધી બોડી માટે પણ. શારીરિક શ્રમ તો જોઈએ. વિચિત્રતા, તમને લાગશે કે વિચિત્રતા છે જ,